سورة حشر سورة نمبر 59 بسم الله الرحمن الرحيم شروع کرو چھو موٹا مہربان نے بہت دیالو اللہ نا نام تھی سبح للہ ما في السماوات وما في الارض وهو العزيز الحكيم جے کائیں آسمانو ما نے جے کائیں زمین ما چھے તે અલ્લાહની જ તસ્બીહ કરે છે, પાકીજ ગીત યાદ કરે છે. અને અલ્લાહ તાકતવર ને હિકમત વાળો છે. فأتاهم الله من حيث لم يحتسبوا وقذف في قلوبهم الرعب يخربون بيوتهم بأيديهم وأيدي المؤمنين فاعتبروا يا أولي الأبصار تي الله ايتشي كي جيني આસમાની કિતાબોને જે માને છે તેમાંથી જેઓ નાસ્તિક થઈ ગયા હતા તેઓને તેમના ઘરોમાંથી બહાર કાઢી મૂક્યા અને આ તેમનો પહેલો જ તે ઘર છોડીને જવું હતું. તેઓને એવું ગુમાન ન હતું કે તેઓ નીકળી જશે અને તેમને ખાતરી હતી કે તેમના કિલ્લા તેમને અલ્લાહના અઝાબથી સજાથી જરૂર બચાવી લેશે. પણ અલ્લાહનો અઝાબ તેના ઉપર એવી જગ્યાએથી આવ્યો કે જ્યાંથી આવવાનું તેમને ગુમાન પણ ન હતું અને તેણે તેઓના દિલો ઉપર એવો પ્રભાવને દબાવ પાડી દીધો કે તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથોએ તથા મોમિનોના હાથો વડે પાયમાલ કરી રહ્યા હતા. માટે એ આંખવાળાઓ આ ઉપરથી સબક લ્યો, નસીહત હાંસિલ કરો. الله عليهم الجلاء لعذبهم في الدنيا ولهم في الآخرة عذاب النار અને જો અગર અલ્લાહે તેમને તેમના દેશમાંથી બહાર કાઢવાની સજા લખી દીધી ન હોત તો તેમને આ જગતમાં જ બીજી કોઈ પણ રીતે પણ જરૂર અઝાબ આપ્યો હોત ને આખરતમાં તો તેમના માટે જહન્નમનો અઝાબ છે જ. આ એ માટે કે તેઓએ અલ્લાહ તથા તેના રસૂલની વિરુદ્ધતા કરી અને જે અલ્લાહની વિરુદ્ધતા કરશે તો બેશક અલ્લાહ પણ સખત સજા આપનારો છે. એ મોમીનો, ઉમદા ખજૂરના ઝાડમાંથી જે ઝાડ તમોએ કાપી નાખ્યું અથવા તો જે ઝાડને તેના મૂળ ઉપર ઊભું રહેવા દીધું તો તે અલ્લાહના હુકમથી હતું અને તે આ માટે હતું કે નાફરમાનોને તે જલીલ અને રૂસવા કરે. અને જે માલ અલ્લાહે પોતાના રસૂલને તેમની પાસેથી લડ્યા વગર કે જંગ કર્યા વગર અપાવ્યો છે તેમાં તમારો હક નથી. કારણ કે તેના પર તમોએ ન ઘોડા દોડાવ્યા હતા ન ઊંટ, પણ અલ્લાહ પોતાના રસૂલોને જેના પર ચાહે છે સત્તાવાન ને તાકતવાન કરી દે છે, ને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનારો છે. ولذي القربى واليتامى والمساكين وابن السبيل كي لا يكون دولة بين الأغنياء منكم وما آتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا واتقوا الله إن અલ્લાહે શહેરવાળાઓનો જે માલ પોતાના રસૂલને જેહાદ વગર અપાવ્યો છે તે અલ્લાહ અને તેના રસૂલનો છે, તથા રસૂલના સગાઓનો તથા તેમના યતીમો તથા મિસ્કીનોનો તથા મુસાફરોનો છે, કે જેથી તે માલ હેરફેર થતા થતા છેવટે તમારામાંથી દોલતમંદોના હાથમાં જઈને ન રહે. ને રસૂલ તમને જે કાંઈ આપે તે લો, ને જેનાથી તમને મના કરે તેનાથી અટકો, અને અલ્લાહથી બીતા રહો, બેશક અલ્લાહ સખત સજા આપનારો છે. يبتغون فضلا من الله ورضوانا وينصرون الله ورسوله أولئك هم الصادقون. વળી આ ગનીમતના માલમાં હિજરત કરનારાઓમાંથી જે હાજતમંદોનો પણ હક છે, કે જે તેમના ઘરોથી કાઢી મુકાયા છે ને પોતાના માલ મિલકતથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે, તો પણ અલ્લાહની મહેરબાની અને તેની ખુશીના ઉમેદવાર અને આશાવાળા છે, અને અલ્લાહ તથા તેના રસૂલની મદદ કરીએ જાય છે, તેઓ જ સાચા ઇસ્લામ લાવનારા છે. ولا يجدون في صدورهم حاجة مما أوتوا ولا يجدون في صدورهم حاجة مما أوتوا ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة ومن અને તેમનો પણ હક છે કે જેઓ જેઓ હિજરત કરનારાઓની અગાઉ તે હિજરતની જગ્યાએથી યાની કે મદીનામાં રહી ઈમાન પર કાયમ રહ્યા, અને તેમની તરફ જેઓ હિજરત કરીને આવ્યા છે તેમનાથી પ્રેમ ભાવ રાખે છે, અને તે હિજરતીઓને જે કાંઈ આપવામાં આવે છે તે માટે પોતાના મનમાં જરાય ઈચ્છા રાખતા નથી, ને પછી ભલે ને તેમને પોતાને જરૂર આવી પડી હોય, છતાં જેઓ હિજરત કરીને આવ્યા છે તેમની પાસે તે લોકોને પોતા કરતા વધારે આગળ રાખે છે ને હક આપે છે. અને જે માણસ પોતાની સ્વાભાવિક કંજુસાઈથી બચ્યો તો તેઓ જ પૂરેપૂરા ભલાઈ મેળવનારા છે. والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. ને તેમનો પણ હક છે કે જેઓ મુહાજેરીન તથા અંસારોની પછી અરસ કરતા આવ્યા કે એ અમારા પાલનહાર, તું અમારા તથા અમારા તે ભાઈઓના ગુનાહોને કે જેમણે ઈમાનમાં અમારાથી પહેલ કરી છે માફ કરી દે, ને અમારા દિલોમાં ઈમાનવાળાઓ તરફ કપટ કે કીનો રહેવા ન દે. એ અમારા પાલનહાર, સાચે જ તું મોટી મહેરબાની કરનારો ને મહાદયાવાન છે. كفروا من أهل الكتاب لئن أخرجتم لنخرجن معكم ولا نطيع فيكم أحدا أبدا وإن قوتلتم لننصرنكم والله يشهد إنهم لكاذبون. أي رسول, શું તે આ મુનાફિકો ઢોંગીઓ અને દાંભિકો તરફ નજર નથી નાખી કે જેઓ કિતાબ ધરાવનારાઓમાંથી નાસ્તિક થઈ જનારા પોતાના બંધુઓને કહે છે કે જો તમને કાઢી મૂકવામાં આવે તો અમે પણ તમારી સાથે જરૂર ચાલી નીકળશું, અને અમે તમારી બાબતમાં કદી પણ કોઈનું કાંઈ માનશું નહીં, ને જો તમારી સાથે લડાઈ થશે, જંગ થશે, તો પણ અમે જરૂર જરૂર તમારી મદદ કરશું. જો કે અલ્લાહ સાક્ષી આપે છે કે તેઓ સાચે જ જૂઠા છે. અગર તેઓ કાઢી મુકાયા તો પણ આ લોકો તેમની સાથે હરગિજ નીકળશે નહીં, અને જો તેમની સાથે જંગ થઈ તો પણ આ લોકો તેમની હરગિજ મદદ કરશે નહીં, ને કદાચને તેમની મદદ કરશે તો પણ જરૂર તેઓ પીઠ ફેરવીને નાસી જશે, ભાગી જશે, ને પછી તેમની કાંઈ મદદ કરવામાં આવશે નહીં. એ મોમીનો, સાચે જ તેમના મનમાં અલ્લાહ કરતા તો વધારે તમારી બીક છવાઈ ગઈ છે. આ એ માટે કે આ લોકો સમજ ધરાવતા નથી. يقاتلونكم جميعا إلا في قرى محصنة أو من وراء جدر بأسهم بينهم شديد تحسبهم جميعا وقلوبهم شتى ذلك بأنهم قوم لا يعقلون. આલોકો કદી પણ ભેગા થઈને તમારી સાથે લડશે નહીં, અને જો લડશે તો ફક્ત તેઓ કિલ્લેબંધ વસ્તીઓમાં રહીને અથવા તો કિલ્લાની દિવાલોની આડમાં રહીને. તેમની જંગ તો અંદરોઅંદર જ ઘણી સખત છે. તમે તેમને ભેગા થયેલા એકબીજા સાથે મળેલા ધારો છો, પણ તેમના મન એકબીજાથી જુદા છે. આ એ માટે કે તેઓ અક્કલ ધરાવનારા લોકો નથી. તેમનો દાખલો તે લોકોના જેવો છે કે જેઓ હમણાં જ તેમની અગાઉ પોતાના આમાલોના કરણીઓના સખત નતીજાની મજા ચાખી ચૂક્યા છે, યાની કે બદ્રની જંગમાં, અને આખરતમાં પણ તેમના માટે દુઃખ આપતો અઝાબ છે. أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ. અથવા તે દાંભિકોનો દાખલો શૈતાનના જેવો છે કે જે ઇન્સાનને કહે છે કે તું નાસ્તિક થઈ જા, પછી જ્યારે તે નાસ્તિક બની જાય છે ત્યારે તે કહે છે કે સાચે જ હું તારાથી બેપરવા છું, બેશક હું બધી દુનિયાના પાલનહાર અલ્લાહથી બીઉ છું. જેથી તે બે નું નતીજો એ થયો કે તેઓ બે જહન્નમમાં જશે ને હંમેશા તેમાં જ રહેનારા થશે, અને ઝાલિમોનો બદલો છે પણ એ જ. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહથી બીવો અને દરેક માણસે ધ્યાન રાખવું જોઈએ કે તે કાલના માટે શું મોકલી ચૂક્યો છે, યાની કે કયામતના માટે. ને અલ્લાહથી બીવો, બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ પૂરેપૂરો વાકિફ ને જાણકાર છે. અને તે લોકોના જેવા ન થઈ જાઓ કે જેઓ અલ્લાહને ભૂલી ગયા છે, જેથી અલ્લાહે પણ તેમને તેમનું પોતાપણું ભૂલાવી દીધું છે. એ જ લોકો હુકમનો ભંગ કરનારા છે. જહન્નમ વાસીઓ ને જન્નત વાસીઓ એક સરખા નથી. જન્નત વાસીઓ જ કામયાબી ને જીત પામનારા છે. જો અગર અમે આ કુરાને મજીદને કોઈ એક પહાડ ઉપર ઉતારતે તો સાચે જ તું તે પહાડને અલ્લાહના ડરથી કકડભૂસ થઈને કટકે કટકા થઈ જતા જોતે. અને આ દાખલા અમે બધા લોકો માટે બયાન કરીએ છીએ કે જેથી તેઓ ચિંતનને મનન કરે. તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી. તે છુપી તથા જાહેર વાતોનો જાણકાર છે, ને એ જ દયાળુ ને દયાવાન છે. તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તે બાદશાહ છે, મહાન પાકો પાકીઝા છે, સલામતી આપનાર છે, પનાહ આપનાર છે, નિગેબાની કરનાર, ખૂબ જ તાકતવર, બધાનો ઉપરી, બધું કરી શકનાર ને ખાસિયત વાળો છે. અને જે જે વસ્તુઓને માણસો અલ્લાહના શરીકને ભાગીદાર બનાવે છે તે દરેકથી અલ્લાહની જાત નિરાળી છે, પાક છે. يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. تي الله ايج چه كي جي پيدا کرنار بناونار گھاٹ کرنارو چه بدا سارا سارا نام تینات چه آسمانو تتا زمین ما جے کائیں پن چھے تے تیناج گنگان گائے چھے پاکیزگی بیان کرے چھے انے ایج طاقتوار نے حکمت والو چھے.